સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ, આ અસજ્ય ખોલી લેશે તેના સરસે કામ. સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉચ્ચે સ્વરે ગાય. સાંભળીને યમદૂત જેને દૂરથી લાગે પાય, સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ. સ્વામિનારાયણ નામે રાણી અતિ મોટો પ્રતાપ, અંત કાળે પ્રભુ તે રહાવે સ્વામિનારાયણ આપ. સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ, સ્વામિનારાયણ સુમણી પ્રાણી તજી લોક ને લાય. પ્રેમાનંદ કહે રાજી થઈને નવ રહે મહારાજ, સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ. સજાનંદ સ્વામિનારાયણની જય. સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ સ્વામી જય સ્વામિનારાયણ. શરણાગતિનું પહેલું પગથિયું પ્રાર્થના છે અને છેલ્લું પગથિયું પણ પ્રાર્થના છે. પ્રાર્થના આપણને મહારાજથી નજીક લઈ જાય છે. પ્રાર્થના એવો ચમત્કાર છે જે આજે પણ વિજ્ઞાનની કલ્પનાથી પાર છે. પ્રાર્થના અનેક પ્રકારે કરી શકાય છે, જેમાં એક છે કીર્તન ગાન દ્વારા પ્રાર્થના. આપણા નંદ સંતોએ શ્રીજી મહારાજના સાનિધ્યમાં અનેક પ્રાર્થનાઓનું ગાન કર્યું છે. પ્રાર્થનાને એવા થોડા પદોનું આજે આપણી સત્સંગ સભામાં આપણે શ્રવણ કરીશું. જય સ્વામિનારાયણ. રહો ધ્યાને મૂર્તિ અભય વર મુદ્રા ગીત મુદા મુખે સ્વામી નારાયણ સતત હો જો શાહે સ્વામી તવ ચરિત માહી સ્થિતિ થજો પ્રભો પધારો ને સહજાનંદ જી હો ગુના કરીને માં પધારો ને Oh. સહજાનંદ સ્વામી મહારાજની જય. Thank you. ચરણ કમળની સેવરે, આપો ચરણ કમળની સેવરે, બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના, મારા નાથ રે બીજું મને આપશો Swami Narayan, Swami Narayan. વચનામૃત ગરડા મધ્યનું 62મું વચનામૃત છે. જે વચનામૃતનો મોટા સંતોએ જે નામ આપ્યું છે, આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસપણું. બે પ્રશ્નો શ્રીજી મહારાજે પોતાના ભત્રીજા અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજીને બોલાવી અને પ્રશ્ન કરવાનું કીધો, અને બંને એક એક પ્રશ્ન પૂછ્યો છે. તો અહીંયા પ્રથમ આપણે રીડ કરશું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, સંમત 1881 ના માગસર સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેતપાગ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત ચોફાળ ઓઢો હતો તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી તેમને બોલાવીને કહ્યું, જે તમે અમને પ્રશ્ન પૂછો. પછી પ્રથમ અયોધ્યા પ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો, જે આ સંસારને વિશે એવો પુરુષ હોય જે આઠો પહોરતો સંસારની વિટમણામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે, એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે ભજનના કરનારાના ઇન્દ્રિયો અંતકરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય તે એવી રીતે એક ઘડી કે અર્ધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે ને ઇન્દ્રિયો અંતકરણ અને જીવ તે એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકી તો ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે અને એનું જે કલ્યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને થાય, એનો એ જ ઉત્તર છે. પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, આ જીવનો મોક્ષ તો કેમ કરે ત્યારે થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ ધન ધામ કુટુંબ પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ શંકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે, એનો એ જ ઉત્તર છે. એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છા એ કરીને બોલતા હવા, જે અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે, જે જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા, જે સુખજીની પેઠે આત્મરૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું. બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસભાવે ભગવાનનું ભજન કરવું. એ ત્રણ અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી અને અમે તો એ ત્રણ અંગને દ્રઢ કરી રાખીએ છીએ અને એ ત્રણ અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે અને હવે એ ત્રણ અંગવાળાના જે લક્ષણ તે નોખા નોખા કરીને કહીએ છીએ. તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે, જે એક કોરે તો આત્મા છે અને એક કોરે દેહ ઇન્દ્રિયો અંતકરણ ત્રણ ગુણ પંચ વિષય આદિ જે માયાનું ટોળું તે છે અને બેના મધ્યને વિશે જે વિચાર રહે તે વિચાર જ્ઞાન સ્વરૂપી છે. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિશે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે તેમ સ્થિર થઈને રહે છે અને તે વિચાર દેહ ઇન્દ્રિયોને અંતકરણ એમને આત્મા સંગાતે એક થવા દેતો નથી અને તે વિચાર પણ આત્મા સંગાતે એક થતો નથી. જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે. પછી તે વિચાર જ્યારે દ્રઢ થાય ત્યારે વડતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે ને પછી આ ગઢડા જેટલી લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે. પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં જ રહે છે. પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે. પછી ઇન્દ્રિયોની અને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિશે લીન થઈ જાય છે. ત્યારે જીવના વાસના લિંગ દેહનો નાશ થયો કહેવાય. અને એ વિચાર છે તે જ્યારે આ જીવ સંગાતે મળે છે ત્યારે તે જીવના હૃદયને વિશે પ્રકાશ થાય છે. પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે નારાયણ ત્યાંનું પણ દર્શન થાય છે. અને દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે હું આત્મા છું, મારે વિશે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે. એવી રીતની અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે. અને પતિવ્રતાનું જે અંગ છે તે તો વ્રજની ગોપીઓના જેવું જોઈએ. જેમ ગોપીઓએ જે દિવસ થકી શ્રીકૃષ્ણ ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કર્યો તે દિવસ થકી જેટલા સંસાર સંબંધી જે સુખ તે સર્વે ઝેર જેવા થઈ ગયા. તેમ જેને પતિવ્રતાના અંગની ભક્તિ હોય તો ગમે તો ઇન્દ્ર જેવો રૂપાળો પુરુષ હોય તથા દેવતા જેવો હોય તથા કોઈક રાજા હોય ને તેને જ્યારે દેખે ત્યારે જેમ સડેલ કૂતરાને દેખે અથવા વિષ્ટાને દેખે ત્યારે અતિશય ગ્લાની પામીને દ્રષ્ટિ પાછી ખેંચી લે છે. તેમ દ્રષ્ટિ પાછી ખેંચાઈ જાય તે ઉત્તમ પતિવ્રતાની રીત છે. માટે જેની એક ભગવાનની વિશેષ પતિભાવે કરીને વૃત્તિ જોડાણી છે તેનું બીજા કોઈ પુરુષને દેખીને મન રાજી થાય જ નહીં. અને ત્રીજું જેને દાસભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે તેનું દર્શન ગમે, તેની વાર્તા સાંભળવી ગમે અને પોતાના ઈષ્ટદેવનો જે સ્વભાવ ગમે અને તેની જ પાસે રહેવું ગમે એવો પ્રીતિવાન હોય તો પણ પોતાના ઈષ્ટદેવની સેવા સારું, રાજીપા સારું, રાત્રિ દિવસ એમ ઈચ્છા કરે છે. મને મારા ઈષ્ટદેવ કંઈક આજ્ઞા કરે તો હું અતિશય હર્ષે કરીને કરું. પછી પોતાના ઈષ્ટદેવ છે તે આજ્ઞા કરે તો છેટે જઈને રહે તો પણ રાજી થકો રહે, પણ કોઈ રીતે અંતઃકરણમાં ખેદ પામે નહીં ને આજ્ઞાને વિશે જ પરમ આનંદ માને એ દાસત્વ ભક્તિની ઉત્તમ દશા છે. એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે, બીજા મુક્તાનંદ સ્વામી છે. અને ત્રણેય અંગવાળા જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પક્ષ છે. અને એથી જે બહાર રહ્યા તે તો કેવળ પામર કહેવાય. માટે ત્રણમાંથી એક અંગ પરિપૂર્ણ થાય ને તે કેળે દેહ મૂકે તે ઠીક છે. ત્રણમાંથી એકે અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તેને જે મરવું તે ઠીક નથી. અને તે તો પાંચ દાડા વધુ જીવે ને પોતાની અણસમજણને ટાળીને એ ત્રણ અંગમાંથી કોઈક એક અંગને દ્રઢ કરીને મરે એ જ ઠીક છે. વળી આ જીવનો તો એવો સ્વભાવ છે, દેખાય છે કે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે અને જ્યારે ત્યાગ કરે ત્યારે પાછો સંસાર સંબંધી સુખના ઘાટ થયા કરે. એવી રીતે જીવનો અવળો સ્વભાવ જણાય છે. માટે જે ભગવાનના દ્રઢ આશ્રિત હોય તેને તો એવા અવળા સ્વભાવનો ત્યાગ કરી પોતાના મનનું ગમતું મૂકીને, સર્વે મૂકીને ભગવાનને ભજવા અને ભગવાન વિના બીજી સર્વે વાસનાને ટાળીને મરવું તે ઠીક છે. જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય તેને તો આત્મનિષ્ઠા જ વિચારે કરીને દ્રઢ કરવી. કેમ જે ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા દ્રઢ જોઈએ અને કાં તો ભગવાનને વિશે અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ. અને એ બે અંગમાંથી જેને એકે અંગની અતિશય દ્રઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે તેમાં દ્રઢપણે કરીને રહેવું તો સત્સંગી રહેવાય, નહીં તો સત્સંગ થકી બહાર પડી જવાય. અને ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળકર્મ માયા એમાંથી કોઈ નથી. એ તો પંડે ભગવાન પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુઃખને પ્રેરે છે. અને પછી જેમ કોઈ પુરુષ પડદામાં રહીને જુએ તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે. પણ કાળ કર્મ માયાનો સો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે. એ તો ભગવાનની જ ઈચ્છા છે એમ જાણીને ભગવાનના ભક્ત હોય તેને મગન રહેવું. એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, એ ત્રણ જે અંગ તમે કહ્યા તે વાત તો અતિ ઝીણી છે ને કઠણ છે, તે કોઈકના સમજામાં આવે ને કોઈકના વર્ત્યામાં આવે, પણ સર્વને ન આવે. અને આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્ય છે, તે સર્વને તો આ વાર્તા સમજવી કઠણ છે, માટે તે કેમ કરે ત્યારે તેનું રૂડું થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તે તો એ ત્રણ અંગવાળા માહિલા જે હરિભક્ત હોય તેનો દાસાનું દાસ થઈને તેની આજ્ઞામાં રહે તો તે કાંઈ ન સમજતો હોય, તો પણ એ સતે દેહે જ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે ને કૃતાર્થ થઈ રહ્યો છે. આ સંસારને વિશે ભગવાન અને ભગવાનના ભક્તનો તો મહિમા અતિશય મોટો છે. તે ગમે તેવો પામર ને પતિત જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તનો આશ્રિત થાય તો જીવ કૃતાર્થ થઈ જાય છે, એવો ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા છે. માટે જેને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થઈ તેને તો નિધડક રહેવું. અને આ ત્રણ અંગની જે અમે વાર્તા છે તો બૌદ્ધા તો આ મુક્તાનંદ સ્વામી સારું કરી છે, કેમ જે કરી છે અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે ને એમને શરીરે મંદવાડ છે તે રખે કોઈ વાતની સમજણમાં ખામી રહી જાય નહીં એમ જાણીને આ વાર્તા કરી છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, મેં પણ જાણ્યું છે જે મારા સારું જ આ વાર્તા કરી છે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્યનું 62મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હું રસિકભાઈ કહે છે, બહુ મોટું છે. ઇન્દ્રિયો જોડાય, ઘડી અર્ધ ઘડી પતિવ્રતા પણ બરોબર. અયોધ્યા પ્રસાદજી મહારાજે પહેલો પ્રશ્ન પૂછ્યો કે સંસાર ગ્રહસ્થી સંસારી છે, કર્મ કરતા હો, યોગ્ય અયોગ્ય કર્મ થઈ જાય તો ભગવાનના ભક્ત હોય તો એના અંતરમાં ખેદ પણ રહેતો હોય એમ, તો એ ખેદ અને પાપ એ કર્મ નાશ કેમ થાય? તો ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવ એ જ્યારે એકાગ્ર થાય અને અર્ધ ઘડી કે ઘડી ભજન કરે તો મહારાજ કે દિવસ દરમિયાન કરેલા જે કંઈ યોગ્ય કર્મ છે એનો ખેદ એનો પાપ એ નાશ પામે છે. ભગવાનનો સંબંધ એવો છે. પૂજ્ય દેવપ્રસાદ સ્વામી બહુ સરસ વાત કરે છે કે નારદજી હતા, દાસીના પુત્ર હતા એમ. દાસીના પુત્ર એટલે નોકરાણીના દીકરા એમ, નોકરના એમ. તો નારદજીના અંતરમાં એવું હતું સહજ કે હું તો દાસીનો દીકરો. પણ જ્યારે સંત મળ્યા, સંતની સેવામાં જોડાણા બાળક અવસ્થાથી, પણ બાળક અવસ્થામાં અજ્ઞાન અવસ્થામાં એ સંસ્કારો એવા પડ્યા કે એને ભગવાનમાં ભગવાન મળ્યા, ભગવાનનો સંબંધ થયો અને ભગવાનમાં અતિશય હેત થયું. સંતે પોતાના પાત્રનો પ્રસાદ આપ્યો, નાનો બાળક હતો, આપણે જાણીએ છીએ ભાગવતમાં પ્રસંગ આવે છે. તો એની માની સાથે માં એમ કે સંતના આશ્રમમાં સેવા કરવા માટે જતા હોય તો આ છોકરો બેઠો બેઠો કંઈક વળી વાળવાનું, ફળિયું વાળવાનું કે આ બધી સેવા કરે, માં એને જોયા કરે. સાધુ વર્તા ફરતા હોય, બેસતા હોય, કંઈક ક્રિયા કરતા હોય તો એને પણ જોયા કરે. વળી ક્યારે કંઈક સેવા હોય તો સેવા કરતા હોય એમાં સંતની નજર પડી એમ, ખબર તો પડી કે અહીંયા જે દાસીઓલી આવે છે આ એનો દીકરો છે એમ. એક દિવસ મોટા સંતે નજીક બોલાયો, બેટા લે પોતાના પતરનો પ્રસાદ આપ્યો. અને એ પ્રસાદ જેમાં અને અંતરમાંથી એને આનંદ થયો એમ કે આવા ભગવાનના મોટા સંત એને મને એના પત્રનો પાત્રનો મને પ્રસાદ આપ્યો એમ. અને જેમ જેમ ભગવાનનું ભજન કરતા ગયા, ભગવાનનો સંબંધ કરતા ગયા, એમ એમ ઓલો ખેદ હું દાસી દીકરો છું એ ભાવી ગયો. અને ક્યાં પહોંચ્યા? ભગવાનનું મન કહેવાના. મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે. જગત તો જાણતું હતું પણ પોતે જાણતા હતા હું તો દાસીનો દીકરો છું એમ. અંતરમાં એ જ ભાવ હતો, લઘુતા ભાવ હતો એમ. એ ગ્રંથિ હતી હું તો દાસીનો દીકરો એમ. પણ મોટા સંતની નજર પડી, એને બોલાવ્યો, પ્રસાદ દીધો, સંબંધ બાંધ્યો, ભજન કરવાનું કીધું અને સેવા કરતા ગયા. ભજન કરતા કરતા હરિને ભજી હરિનું મન કેવાણા વેદ પુરાણ વખાણે રે. હરિ ભજતા સહુ મોટ પપામે જન્મ મરણ દુખ જાય રે. પૂર્વનો કંઈક સંસ્કાર અને કાં તો આ જન્મમાં એનો વારે વારે સંસ્કાર લગાડે તો એનો વેગ વધે એમ. કોઈ પણ વસ્તુ વારે વારે કરવામાં આવે તો શું બની જાય? સ્વભાવ બની જાય. ભગવાન સંબંધી જેમ જગત સંબંધી કર્મ છે એ જ રીત ભગવાનના સંબંધમાં છે. જગતમાં જે સંબંધી જે સંબંધ જે કર્મને વારંવાર સંસ્કાર લગાડ્યા હોય તો શું થાય? એ સ્વભાવ બની જાય. એના વિના રહેવાય નહીં એમ. એ સ્વભાવ બન્યો કહેવાય ને. જો એના વિના રહેવાતું હોય તો સ્વભાવ ન કહેવાય એમ. પણ એ કર્યા વિના રહેવાય નહીં તો એ સ્વભાવ બની જાય. એટલે બે વસ્તુ છે, એક પૂર્વ સંસ્કાર કે પૂર્વ સંસ્કારમાં પૂર્વ જન્મમાં કોઈ ભગવાન ભગવાનના સંતની ભક્તની સેવા કરી છે અને સંસ્કાર લગાડ્યો છે, એ બીજા જન્મમાં એને પુશ કરે છે એમ, એ ધક્કો દે છે. હા, એ ધક્કો દે છે. પૂર્વના સંસ્કાર લગાડ્યા છે, કર્મ કર્યા છે, એટલે આ જન્મમાં, એટલે મહારાજે પણ વચનામૃતમાં લખ્યું છે કે આ જન્મમાં એને નવો આદર નથી, ઓલો ઢાળો છે સેવા કરવાનો ભજન કરવાનો, એટલે આ જન્મમાં એને કઠણ નથી પડતું. અને જ્યારે નવો આદર છે, જ્યાં સંસ્કાર લગાડ્યા નથી, એને એને કઠણ લાગે છે. એટલે આ જીવની બે ગ્રંથિ છે, કાં લઘુતા ગ્રંથિમાં જીવે અને ત્યાં કાં ગુરુત્તમ ગ્રંથિ ગુરુતા ગ્રંથિમાં જીવે એમ. મારા જેવો કોઈ નહીં, હું મોટો. આ ગ્રંથિ છે એ પણ નુકસાન કરનારી છે. પોતાના ગુણ, પોતાની આવડત, પોતાનું ભજન, પોતાની સાધના, એનું ફળ પાકવા દેતી નથી. અને લઘુતા ગ્રંથિ છે, મારામાં તો કાંઈ નહીં, હું તો હાવ પતિત નમાલો એમ, કાંઈ નથી મારામાં એમ. એટલે સ્વામીની વાતોમાં લખ્યું છે કે ભગવાનનો આશ્રય થયો, આપણે ભગવાનના ભક્ત થયા, ભગવાનને માટે જીવીએ છીએ તો પોતાને પતિત ન માનવું, પોતાને પતિત ન માનવું. પતિત માને અને બેઠો રહે એમ નામ તો તો ભગવાનના માર્ગે આગળ ગતિ ન કરી શકે એમ. એટલે અધ્યાત્મ માર્ગમાં આ બે ગ્રંથિઓ છે. એ ગ્રંથિ જાય કેમ? તો કે સંસ્કાર લગાડે. જેમ નારદજીને મોટા સંતનો યોગ થયો, સંસ્કાર લગાડ્યા અને એના અંતરમાંથી હું દાસીનો દીકરો છું એ ભાવ, જે ખેદ હતો એ ટળી ગયો. હું તો ભગવાનનો ભક્ત છું, ભક્તિના આચાર્ય થયા એમ, જેને નારદ ભક્તિ સૂત્ર ભક્તિના સૂત્રો આપ્યા એમ. કેને ભક્તિ કહેવાય એમ, કે પૂજામાં રાગ હોય, કથામાં રાગ હોય, તો એને ભક્તિના સૂત્રો આપ્યા એમ. ખેત તો ટળી ગયો અને ક્યાં પગ્યા, ભગવાનનું મન થઈ ગયા એમ. એટલે ભગવાનનો સંબંધ એવો છે. અમૃતનો સ્વભાવ શું? અમૃત પીવાયને શું કરે? અમર કરે. એમ ભગવાનનો સંબંધ જાણતા અજાણતા, અજાણતા શું? તો કે અજ્ઞાન અવસ્થા બાળકો હોય તો એને ખબર નથી એમ કે આ નામ લઈએ છીએ, આ કીર્તન કરીએ છીએ તો એનું ફળ શું છે એમ. એ અજ્ઞાન અવસ્થા છે એની. પણ એ અવસ્થામાં પણ એ સંસ્કાર લાગે છે, ભલે એને ખબર નથી, પણ એના હૃદયમાં ભક્તિનો ઉગાવો એક દિવસ એવો આવે છે કે એ ભક્તિનો ઉગાવો લીએ છે એમ. અને એટલે શાસ્ત્રોમાં લખ્યું છે કે અજ્ઞાન અવસ્થામાં કરેલું કર્મ પણ ભક્તિનું ફળ આપનારું થાય છે. અને આ સત્સંગમાં પણ ઘણા એવા પ્રસંગો પણ છે, નાની એવી બાળક અવસ્થા હોય, એમના માતૃશ્રીએ કીધું હોય અને કર્યું હોય કાર્ય, એને ખબર ન હોય કે ભાઈ આ સંતનો મહિમા શું છે, કે હું આ સેવા કરીશ તો મને આનું શું ફળ મળશે. અજ્ઞાન અવસ્થામાં પોતાની માએ કીધું અને કર્યું, ખબર નથી કે ભક્તિ શું કહેવાય, સેવા શું કહેવાય, કે આ સેવાનો મહિમા શું છે, અને છતાં એનું કેટલું મોટું ફળ. મેં આપણે ગયા બે વીક પહેલાં જ પણ પ્રસંગની વાત કરી હતી, હરિચરણ સ્વામીના મંડળ આવેલું અને એમના માતૃશ્રીએ કીધું, બેટા મારા શરીરમાં તાવ જેવું છે, હું માંદી છું, તે બેટા તું આ લોટ દળી આપીશ. અને દીકરાએ નાની એવી અવસ્થા 15-16 વર્ષની, અને લોટ દળી આપ્યો. બોલો, હવે એને ખબર નહોતી કંઈ, પણ છતાં એ કેટલું મોટું ફળ થયું એમ, જન્મ મરણથી મુકાઈ ગયા. બીજા, હા, દિહોરના મૂળજી હતા, ભાવનગર સાઈડ દિહોરના મહારાજ વરણી વેશે પધાર્યા, તો એમના માતૃશ્રીએ કીધું, દિવસ આઠમાનો સમય હતો, દી આથમી ગયો હતો, કે બેટા મૂળજી, હા માં, ઓલા બ્રહ્મચારી બેઠા છે ને, એને બેટા પૂછી આવતો, એ ભોજન કર્યો તો આપણે એને ભોજન તું આપી આવ. એટલે થોડાક દૂર હશે ઘર, એટલે એકદમ નાનો આવીને આમ પ્રણામ કર્યા, બેટા જો ત્યાં જાને તો બ્રહ્મચારી મહારાજને બે હાથ જોડી અને પ્રણામ કરજે. જો આ માના સંસ્કારો છે એમ. ઘણા દીકરાઓ અહીંયા આવતા હોય તો એ બીજું કાંઈ કાર્ય ન કરે એમ, પહેલાં ભગવાનને દંડવત કરે, પછી જો સંતો હોય તો અહીંયા સંતોને પગે લાગજે, જે સ્વામિનારાયણ બોલવાનું, સ્વામી જે સ્વામિનારાયણ કહેતો જે સ્વામિનારાયણ કરવાના, ગાંઠું વળાવ્યું હો અને મોકલા હોય એમ. મૂળજીને પણ કીધું, જો અહીંયા જાને તો બ્રહ્મચારીને પ્રણામ કરજે, અને પ્રણામ કરી અને પૂછજે, બ્રહ્મચારી મહારાજ એ કાંઈ ભોજન કરશો, મારી મા કહે છે. એટલે મહારાજે કીધું, હા અમે ભોજન કરશું. એટલે એકદમ દોડતા દોડતા, મા મા એ બ્રહ્મચારી કહે છે ભોજન કરવાનું, તો બેટા લે આ લઈ જા, થાળીમાં ખીચડી ને દૂધ ને રોટલો જે કાંઈ હશે એ આપ્યું, જમાડ્યા. મહારાજ પણ દ્રષ્ટિ કરી છે ને કે નાનો એવો બાળક છે, એની મા કી એમ કરે છે, એ દ્રષ્ટિ પડી. અને પછી તો એવા ભક્ત થયા, અવારનવાર પોતાના ગામથી ગઢડા અવારનવાર પ્રસંગમાં આવે, સત્સંગી પણ એવા, આશ્રિત ભક્ત પણ એવા થયા, મહારાજને માટે સારો ક્યારેક પછેડી લાવે, ક્યારેક ચોફાળ લાવે, ક્યારેક મહારાજને માટે કંઈક વસ્તુ, કંઈક સારા જાંબુડા થયા હોય તો જાંબુડા લાવે, એવા ભક્ત થયા એકાંતિક એમ. તો કહેવાનું કે બાળપણમાં જે સંસ્કારો લાગ્યા એને તો ખબર નથી, માએ આજ્ઞા કરી, કીધું એમ કર્યું, અને એ સંબંધ ભગવાનની સાથે જોડાણો, તો કેટલું મોટું કામ થયું એમ. અને મોટામાં મોટી વાત એ છે, એન કે એન પ્રકારે કોઈ પણ સાધને કે સેવાએ ભગવાનનો સંબંધ, ભગવાનની સાથે સંબંધ બંધાય, જોડાઈ જાય એમ. પૂજ્ય દેવપ્રસાદ સ્વામી ઘણી વખત કે ગોપીઓ એવી ટેક નહોતી લીધી ગઈ કે આ ભગવાન કૃષ્ણ વિના બીજો આપણો કોઈ પતિ જ નહીં, એવી ટેક લીધી હતી, એવી ટેક નહોતી લીધી, પણ ટેક થઈ ગઈ કે અન્ય કોઈ બીજો નહીં એમ, કૃષ્ણ ધણી મારો, કૃષ્ણ ધણી નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું ને. એને એવી ચોળે દાડે પોકાર કર્યો કે મારો ધણી તો કૃષ્ણ છે એમ, મારો સાચો ધણી કૃષ્ણ એક છે એમ. એટલે ટેક લીધી નહોતી એમ, પણ છતાંય એક કામ ભાવથી ભગવાનમાં હેત કર્યું, સામે પાત્ર નિર્ગુણ હતા. તો આમાં પણ વાત આવી કે જ્યારથી ભગવાનના ચરણનો સ્પર્શ થયો ત્યાં સંસારના વિષ સુખ બધા વિષયો એ વિષ જેવા થઈ ગયા એમ. જો આ ભગવાનનો સંબંધ છે એમ, અજાણતા અને કામ ભાવથી પણ ભગવાનની સાથે સંબંધ બાંધો તો એના વિષયો ઉડી ગયા. તો જાણીને ભગવાનની સાથે સંબંધ બાંધે, જાણીને પોતાના ઈષ્ટ એનો આશરો કરે અને એનું ભજન કરે, એની સેવા કરે, તો કેમ ન એના વિષયો ટળે એમ. જરૂર વિષયો ટળે છે, ભગવાનનો સંબંધ એવો છે. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજે પૂછ્યું કે યોગ્ય અયોગ્ય કર્મ થઈ જતું હોય ત્યારે કેમ કરે, તો ઇન્દ્રિયો અંતઃકરણ ને જીવની આપણે વાત કરતા હતા કે ઇન્દ્રિયો અને અંતઃકરણ ને જીવ ત્રણેય જ્યારે તીવ્ર વ્યક્તિ જોડાય ત્યારે અર્ધ ઘડી કે એક ઘડી ભજન કરે ભગવાનનું તો એના સર્વ કરેલા કર્મોનો પાપ એ નાશ પામે છે. ખેડૂત હોય, ખેતી કરતા હોય તો સહજ છે કે નાની નાના જીવજંતુ કીટભ્રંગ કેટલા એ મૃત્યુ પામતા હોય ને, હે તો શાસ્ત્રોમાં પણ એનો હે 10મો 20મો ભાગ છે. દશાન વિષાદ ઈશાના માટે છે, એ પ્રાયશ્ચિત રૂપે છે. કોઈ એવું પાપ કર્યું હોય તો એના પ્રાયશ્ચિત રૂપે પ્રાયશ્ચિત કરે તો એ પાપમાંથી એને નિવૃત્તિ થાય. એમ કર્મ એવું થઈ ગયું, યોગ્ય અયોગ્ય કર્મ થઈ ગયું. રસ્તે આવેલા જતા હોય તો કોઈક મોટી વસ્તુ એ દેખાય, પણ નાના કીટ ભ્રંગુ હોય તો વાહન નીચે કેટલાય કચડાઈ જતા હોય, કેટલાય મરી જતા હોય, મૃત્યુ પામતા હોય, તો એ કર્મ કેમ નાશ પામે એમ. તો એને વેગ લગાડવા માટે સ્વામી કે વારંવાર એના સંસ્કાર લગાડે એમ, ભજનના સેવાના વારંવાર સંસ્કાર લગાડે. અને પૂર્વનો સંસ્કાર હોય, પૂર્વે કંઈક ભગવાન કે ભગવાનના ભક્તની સેવા સ્મરણ કંઈક કર્યું હોય તો એને વેગ આવે છે એમ. અને ઇન્દ્રિયો અંતકરણને જીવ જ્યારે એક થાય ત્યારે એનો વેગ તીવ્ર થાય છે. ખાલી ઇન્દ્રિયો જોડાય તો કેવો વેગ, મંદ છે. અંતકરણ ભેળું ભળે તો મધ્યમ થાય, અને જીવ ભેળો ભળી જાય તીવ્ર વેગ લાગ્યો ક્યારે કહેવાય. અને પોતાનું અંગ એ છે કે એ જે કરે છે જે અંગમાં રહીને, દરેકના અંગ જુદા જુદા હોય, કોઈને સેવાનું અંગ હોય, કોઈને ભક્તિનું અંગ હોય, તો દરેકના અંગ જુદા જુદા હોય. એ અંગમાં રહીને ભક્તિ કરે તો એનું અંગ છે એ વૃદ્ધિ પામે, પોતાના અંગને ઓળખે નહીં. અને પોતાનું અંગ એ જાણવું કે એ કરતા કરતા બીજું એને યાદ ન આવે, બીજું ભૂલાઈ જાય. પોતાનું દેહ, પોતાના વિષય, દેહ સંબંધી વિષયો, પોતાના સ્વભાવ એ બધું મુકાઈ જાય, ભૂલાઈ જાય, ત્યારે પોતાનું એનું અંગ જાણવું એમ. મહારાજ કે એ પોતાનું અંગ છે, અને જે અંગમાં રહીને ભક્તિ કરે છે ને એમાં ભગવાનમાં અધિક હેત થાય છે તો એ પોતાનું અંગ છે એમ. અને એ અંગમાં રહીને મહારાજ કે જો ભક્તિ કરે તો એનો ઇન્દ્રિયો અંતકરણ એનો તીવ્ર વેગ બને છે એમ. અને તીવ્ર વેગે કરીને અર્ધ ઘડી કે ઘડી ભજન કરે તો મહારાજ કે એના કર્મ દિવસ દરમિયાનના યોગ્ય અયોગ્ય કર્મ થયા હોય એનું પાપ લાગ્યું હોય નાશ પામે છે. બીજા પ્રશ્ન પૂછ્યો રઘુવીરજી મહારાજે કે આ જીવનો મોક્ષ કેમ થાય. મોક્ષ અને કલ્યાણમાં ફેર છે. મોક્ષ છે એ આત્યંતિક મુક્તિ, આ દેહને મૂકીને જે ધામને પામવું છે પછી જ્યાંથી ક્યારે પાછું પડવું નથી પડતું એ મોક્ષ કહેવાય. અને કલ્યાણ છે, કોઈકને ચપટી લોટ આપે તો એ ઓલા બ્રાહ્મણ હોય શું કે, સસ્તી વસ્તુ તમારું કલ્યાણ થાવ એમ. એટલે કલ્યાણ અને મોક્ષમાં ફેર છે એમ. મોક્ષ છે એટલે આત્યંતિક મુક્તિ, જેમાં જન્મ મરણ રહેતું નથી એમ. કલ્યાણ છે એમાં ભગવાન રાજી થાય અને એનાથી ભગવાનમાં અધિક એને બળ મળે, કારણ કે ભગવાન કોઈ બ્રાહ્મણ કોઈ સાધુ એની સેવા કરી એના કારણે ભગવાનના માર્ગમાં એને ભગવાનમાં હેત થાય એમ. કારણ કે ભગવાન કે ભગવાનના ભક્તોની કે ભગવાનના એવા સત્પુરુષની બ્રાહ્મણની કોઈક સેવા કરી હોય તો એ સેવાનું ફળ એ છે કે ભગવાનમાં હેત થાય. અને સર્વસાધનનું ફળ તો એ જ છે, પ્રેમાનંદ સ્વામી એટલે લખ્યું છે કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ. એની મારે આશા ચાહના નથી એમ, મારે તો એક ચાહના છે કે મારું ચિત્ત છે એ તમારા ચરણમાં આસક્ત થાય એમ. અને સર્વસાધનનું, મને કોઈ બીજા શાસ્ત્રની મને કંઈ ખબર નથી એમ. આગમ નિગમ કઠિન રહસ્ય અમે ન સમજાવે, પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ આવે. બસ મને ભગવાન મળે એમ. અને જેને એવી ભગવાન મળવાની લગ્ની લાગે સાચા ભાવથી, ત્યારે ભગવાન એને એવો યોગ કરાવી દેતા હોય. સાચા ભાવથી સાધના કરે છે. આપણે જોઈએ છીએ તો મહારાજ વનમિચરણમાં વર્ણિ વિશે ફરતા હતા અને સાચા ભાવથી જે જે સાધનાઓ કરતા હતા તો સ્વયં મહારાજ પુરુષોત્તમ નારાયણ સામે ચાલીને ગયા, સામે ચાલીને ગયા અને એના સાધનાનું ફળ આપ્યું એમ. ખોડાભાઈ તો જાહેરનું સદાવ્રત ચલાવતા હતા, પણ મહિમા ભાવ કયો હતો કે આપણે આ સદાવ્રત ચલાવીએ છીએ એમાં કોઈક ભેખ આવી જાય અને ભેખમાં ભગવાન હોય તો આપણા સદાવ્રતનો અન્નો કણિકો એ જમે તો આપણું કામ થઈ જાય. એવા ભાવનાથી જ્યાં જ્યાં તીર્થો હતા, મંદિરો હતા, મઠ હતા, કોઈ સદાવ્રતો ચલાવતા હતા, લખુચારણ હતા તો એ સદાવ્રત કરતા હતા. સાધુ સંતો વૈરાગી ખાખી જે કોઈ આવે એના માટે પેશલ ઓરડા રાખેલા અને ઉતારા આપે, એમને ભોજન આપે, એમનો સમાગમ કરે. પણ એવી ભાવના હતી ઊંચી કે ભાઈ ભેખમાં ભગવાન હોય, ગુરુના વચને કરીને પોતે આ સેવા સદાવ્રત ચલાવતા હતા તો સામે આવીને મહારાજ સામે ચાલીને આવ્યા. કેટલા મહિના? 3 મહિના 90 દિવસ. હો જે ગો દોહન ક્યાંય રોકાતા નહોતા એ 3-3 મહિના સુધી રોજ એ વીરા દીકરાની આરે ભેંસું ચરાવવા જાય અનંતકોટી બ્રહ્માંડના ધણી. હો એ કેટલી મોટી વાત છે એમ. પણ એ સાધનાનું ફળ આપવા માટે આવ્યા હતા. એટલા માટે આપણે એ વાત કરતા હતા કે જેને જેને સાધના સાચા ભાવથી ભગવાન મળે એવી ભાવનાથી જે જે સાધનો કરે છે તો અહીં રઘુવીરજી મહારાજ એવો પ્રશ્ન કે જીવનો મોક્ષ કેમ થાય, તો અહીંયા પોતાનું દેહ, પોતાનું શરીર એ ભગવાનની સેવામાં આપી દે, ધન એ આપી શકે, પછી કુટુંબ પરિવાર એ આજ્ઞાંકિત હોય તો આપી શકે, નહીં તો તો એમ કે તમારે જવું 4 વાગે વ્યાજ જઈજો, અમે તો 6 વાગે આવશું કા. આજ્ઞાંકિત હોય તો એમ કે ના પપ્પા અમને જગાડજો, અમે આવશું ભેળા, નહીં તો તમારે અમને ન જગાડવા, અમે 6 વાગે આવશું, તમે 4 વાગે વ્યાજ જઈજો. એવાય હોય એટલે પોતાને જોડાવવું, આ દેહને જોડવું સેવામાં કઠણ જ છે, કારણ કે દેહભાવ ન હોય ને ત્યારે જોડાય. દેહભાવ પડ્યો હોય અને આવી શિયાળાની કડકડતી ઠંડી હોય, ફ્રીજિંગ થઈ ગયું હોય તો કે હજી ઘડીક થોડોક લાભ લઈ લેવી જોઈએ. ઘડીક લાભ લેતા કેટલા વાગે? મને 7 વાગી ગયો આજ તો. હે આમ તો 6:30-6:30 જાગી જતા હોય પણ 7 વાગી જાય એમ, થોડોક લાભ લેતા એમ. એટલે દેહભાવ હોય તો એ દેહને ભગવાનની સેવામાં, ભગવાનના સત્પુરુષની ભક્તની સેવામાં જોડી ન શકાય એમ. દેહભાવ ન હોય ને, અને એટલા માટે પહેલું સાધન કયું કીધું? આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા હોય તો એને દેહભાવ આડો ન આવે, આત્મભાવ હોય તો એને દેહભાવ આડો ન આવે, એને ભગવાનના ભક્તની ભગવાનની સેવામાં અતિશય રુચિ વર્તે એમ. અને એ સેવા એ કરીને મહારાજ કે એ જીવનો મોક્ષ થાય, કુટુંબ પરિવાર, હે પોતાના સગા સંબંધીઓ, હે બોચાસણના કાશીદાસની વાત આપણે ઘણી વખત કરી છે, ખેડૂત હતા અને છતાં એ આધારાનંદ સ્વામી એવું લખ્યું કે જ્યારે મહારાજ પધારતા ત્યારે હરખના આંસુ તો હોય પણ જેટલા દિવસ સુધી મહારાજ રોકાય ત્યાં સુધી આંસુ સુકાતા નહીં, એમ કે આહા કેટલી મોટી મને પ્રાપ્તિ થઈ, એમ હું ક્યાં એક નાના એવા ગામડાનો ખેડૂતનો દીકરો, અભણ, મારું શું ભણતર, મને શું જ્ઞાન, અને આવા મોટા ભગવાન એ મને મળ્યા, એ ભગવાનની મને ઓળખાણ થઈ, તો મારા જે જે સગા સંબંધીઓ છે એને પણ મારા ભગવાનની ઓળખાણ કરાવું. લગભગ કેટલા ગામ કહે છે, 24 કે 48 ગામમાં મહારાજ પોતાના સગા પરિવારમાં સગા સંબંધીઓમાં મહારાજને ગાડામાં એકાઉન્ટ બેસાડી અને બધા એને ફેરવાર ઓળખાણ કરાવી, એમ સગા સંબંધીઓમાં, એમ કેટલા ગામોમાં, એમ. તો આ રઘુજી મહારાજના પ્રશ્નનો ઉત્તર મહારાજે આપ્યો કે દેહ, ધામ, પોતાનું ઘર, પોતાના પરિવાર, પોતાના સગા, કુટુંબ, એ બધાને ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં જોડી રાખે, એમ. તો મહારાજ કે જીવનું કલ્યાણ થવું સહેલું છે. અને આ સત્સંગના ઇતિહાસમાં પણ ઘણા એવા પ્રસંગો પણ છે કે સામાન્ય સાધારણ પરિસ્થિતિ હોય, મધ્યમ પરિસ્થિતિ હોય, અને છતાંય આખું ઘર દેશમાં હોય અને અહીં પરદેશમાં પણ હોય, પહેલાં હતા અને આજે પણ આપણી વચ્ચે જ હોય, આપણી વચ્ચે જ રહેતા હોય, અને છતાંય આખું પરિવાર, નાના મોટા છોકરા બાળકો હોય, નાના દીકરા દીકરીઓ, તો એના અંતરમાં પણ એવી ભાવના હોય કે આપણે ભગવાનની સેવા કંઈક કરીએ, એમ. ક્યાંક રિસ્ટોરમાં જાય તો રિસ્ટોરમાં કંઈક સેવા કરવા માંડે, કિચનમાં જાય તો કિચનમાં કંઈક વાસણ પડ્યા હોય તો વાસણ ધોવા માંડે, અહીંયા ક્યાંક આવે તો વેક્યુમ લઈને વેક્યુમ મારવા માંડે. તો આ આખો પરિવાર આજે પણ હોય, એમ આપણી વચ્ચે જ હોય પણ એ દેખાય, કે ને દ્રષ્ટિ હોય ને એને દેખાય, એમ કે આખા પરિવારની કેવી ભાવના, એમ સાધારણ હોય એમ છતાંય ભગવાનની સેવા કરવાની ભાવના કેટલી મોટી, એમ. તો રઘુજી મહારાજના પ્રશ્નના ઉત્તરમાં મહારાજે એવો ઉત્તર આપ્યો કે પોતાનું દેહ, ધન, ધામ, પરિવાર આ બધું ભગવાનને અર્થે કરી રાખે તો મહારાજ કે એના જીવનું કલ્યાણ થવું, તો મહારાજ કે એ જ્યારે મરે, એ ગ્રહસ્થ મૃત્યુ પામે ત્યારે કોના પંક્તિમાં ભળે, નારદ શંકાદિકની પંક્તિમાં ભળે. ગ્રહસ્થ છે તોય શું કામ, કારણ કે પોતાનું સર્વસ્વ ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કરી રાખ્યું છે, એમ. ખાલી બોલે છે એટલું નહીં પણ એના અર્થે કરી રાખ્યું છે, રાત્રિ દિવસ એના માટે પોતાના દેહને પણ ગણતા નથી, એમ. અને પોતાની ધન ધન ધનથી પણ ઘસાય છે, પોતાના શરીરથી પણ ઘસાય છે કે કેમ કરીએ તો વધારે આપણે સેવા થાય, આવી ભાવના નાના મોટા દરેક આપણે અહીં જે પરિવારો છે એ બધા પરિવારોમાં એવી ભાવના કે આપણે કરીએ, મહારાજ રાજી થાય, મોટા સંતો રાજી થાય, આપણું કામ થઈ જાય. અને બહુ મોટી વાત સાચી છે, આપણા જે જે મોટા સંતો હતા તો એમને શું બીજું કંઈ જાજુ ભણેલા તો નહોતા, પણ એક શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટેની ટેક લીધી, તો ભણેલા નહોતા છતાં પણ જેમના મૃત્યુ અને જેમના જીવન, જેમના દર્શન કરીએ તો પણ આપણને અહીંયામાં શાંતિ થાય, એમ. અરે અજાણ્યા કોઈ આવ્યા હોય અને એમનું દર્શન કરે તો એ અંતરમાં, આપણે નારાયણ ભગત હતા તો જે કોઈ અજાણ્યા માણસો આવે, નહીં તો એ તો શ્વેત વસ્ત્રધારી હતા, હતા તો મોટા સાધુ જેવા જ, એમ. સાધુ કરતાં પણ સ્થિતિ ઊંચી હતી, જે મહારાજની નિષ્ઠા, શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે આત્મબુદ્ધિ, ગુરુબુદ્ધિ, હનુમાનજી જેવી દાસત્વ ભક્તિ, એવું જ કહેવાય, એવું જ દાસપણું. તો આપણે જાણીએ છીએ કે ભણેલા નહોતા, જાજુ જાણતા નહોતા, પણ એક એવા મોટા પુરુષને વિશે અતિ આત્મબુદ્ધિ કરી અને એમ જેમ જેમ કર્યું કીધું એમ કરતા રહ્યા, 90-92 વર્ષની ઉંમર સુધી, જેમ સંસ્થામાં ક્યાંય બગાડ થતો હોય, આ થતું હોય તો તરત નાના સાધુ હોય તો એને ભગત હોય કે કોઈ હરિભગત હોય એને કહે, જાવ તો ઓલી લાઈટ બંધ કરી આવો તો લ્યો. એ આપણે પૂજ્ય દેવપ્રસાદ સ્વામી ઘણી વખત કહીએ કે કોઠારી સ્વામીની સેવા શું, તો પેલા નળ ક્યાંક ચાલુ રહી ગયો હોય તો એ નળ બંધ કરાય, આવે પોતે જાય, લાઇટ ક્યાંક ચાલુ રહી ગયો હોય તો લાઇટ પોતે બંધ કરવા જાય. રાત્રે 2 વાગ્યો કે સ્કૂલમાં ક્યાંક લાઇટ ચાલુ રહી ગઈ લાગે છે. બોલો કેટલું મહત્વ હે કે આ ભગવાનનું છે. તો એ આપણે એ વાત કરતા હતા કે ભણેલા નહોતા, એમ ગ્રહસ્થ હોય, જાજુ જાણતા ન હોય, એ કાશીદાસ ક્યાં જાજુ જાણતા હતા, પણ છતાંય રાત્રિ દિવસ એવા સંકલ્પો થતા હતા કે મને જે ઈષ્ટ મળ્યા છે, મને જે ભગવાનની ઓળખાણ થઈ છે, એ ભગવાનની ઓળખાણ આ બધાને હું કરાવું. તો રઘુજી મહારાજના પ્રશ્નના ઉત્તરમાં મહારાજે એ વાત કરી કે ધન ધામ બધું પોતે ભગવાનને અર્થે કરી રાખે તો મહારાજ કે એનો જે મૃત્યુ આવે તો એ ભગવાનના નારદ સનકાદિકની પંક્તિમાં ભળે છે. એવી રીતે મહારાજે પોતાની ઈચ્છાએ કરીને વાર્તા કરી કે 3 અંગ છે એ અતિ સુખદાયી છે, આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસપણું. આત્મનિષ્ઠા અતિશય, મહારાજ કે આત્મનિષ્ઠા કે ભગવાન સિવાય સુખદેવજીની રૂપ, સુખદેવજીની પેઠે આત્મરૂપ થઈને. હવે 3 અંગની વાત કરી પછી મુક્તાનંદ સ્વામીએ છેલ્લે કીધું કે આ તો બહુ જે વાત કરી તો અતિ ઝીણી છે, એમ કોઈકને સમજાય ને કોઈકને ન સમજાય એમ. અને આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્યો છે તો મહારાજ એમનું કલ્યાણ થાય એ વાત કરો. એમનું કલ્યાણ કેમ થાય? તો મહારાજ કે આ 3 અંગ માયલા કોઈ અંગવાળા, એક અંગવાળા હરિભગત હોય ને, કેવા સંત હોય ને, એની સાથે જોડાઈ જાય તો એને પણ એ પ્રાપ્તિ, એનું કલ્યાણ જરૂર થાય. એટલે વચનામૃત મોટું છે, દાસત્વ ભક્તિ દશા દાસ થાય ત્યારે સેવક થાય પછી એને પોતાના બીજા સુખની કે મને સગવડતા મળશે એ ઈચ્છા ન હોય એમ. એને તો એક જ વાત હોય કે બસ મારા ઈષ્ટને, મારા ભગવાનને રાજી કરવા છે. રાત્રિ દિવસ એને તાન, હનુમાનજી મહારાજ હતા તો રાત્રિ દિવસ ક્યુ તાન હતું, બસ મારા ભગવાન રાજી થવા જોઈએ એમ. અને દાસ થઈને રહ્યા, સામર્થ્ય કેટલી અને છતાંય હું તો ભગવાનનો દાસ છું એમ, દાસભાવથી જીવા. ગોપીઓ હતી તો ભગવાનમાં કામભાવથી વેરી અને છતાં એક સમય એવો આવ્યો કે ટેક લઈ લીધી એમ કે આ કૃષ્ણ સિવાય અન્ય અમારો કોઈ પતિ નથી એમ, કોઈ અમારો પતિ નથી. અને આપણે જાણીએ છીએ એમ કે વેદની સ્તુતિ થઈ ગઈ, ગોપી વલ્લભભાઈ નમઃ. ઉદ્ધવજી પણ એમનું જ્ઞાન, એમને ભગવાન પ્રત્યે હેત જાણીને એ પણ ગદગદ થઈ ગયા કે ભગવાને મારા ઉપર બહુ કૃપા કરી એમ, મને જ્ઞાન દેવા માટે નહીં પણ લેવા માટે મોકલો એમ, મને મારા ઉપર બહુ અનુગ્રહ કર્યો ભગવાન તમે, હે કે આ તમે તમારી ગોપીઓ, તમારી અને તમારા આ ભક્તની કઈ રીતિ કળાતી નથી એમ, દેખાય છે કેવી જાડા બોલી અને એવી અભણ, અને છતાંય ભણેલા હોય એની સમજણને પણ ઉલ્લંઘી જાય એવી તો એની સમજણ હતી એમ. ભગવાનમાં એવું હેત થઈ ગયું એમ કે ભગવાન સિવાય બીજે ક્યાંય એને હેત રહ્યું જ નહીં. એટલા માટે મહારાજ કે આ 3 અંગ છે એ અતિ સુખદાયી છે, અને એ 3 અંગ કદાચ ન થાય, એ સમજાય નહીં તો એવા 3 અંગ માયલા કોઈ એવા ભક્ત હોય, એવા સંત હોય તો એની સાથે જોડાઈ જાય તો મહારાજ કે જરૂર જીવનું કલ્યાણ થાય. અને જેમ જેમ સંસ્કાર લગાડતો જાય એમ જરૂર ભગવાનમાં એને હેત થાય છે અને ભગવાનને માટે કંઈક વધારે કરવાની ભાવના પણ જાગે છે. એટલે આ વચનામૃતમાં બહુ મોટી વાત છે 3 અંગની, આત્મનિષ્ઠા, પતિવ્રતા અને દાસપણાની. મહારાજને મોટા સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ કે પૂર્વે જે જે સંતો ભક્તોએ દાસપણું, પતિવ્રતા ભાવથી આત્મનિષ્ઠા થઈ એમ રૂપ થઈને જે મહારાજને તમને ને મોટા સંતોને રાજી કર્યા છે, એમ આપણે પણ ભગવાનને, મોટા સંતોને, ભક્તોને રાજી કરીએ એવી મહારાજ ચરણ પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. પૂજ્ય ભગવત સ્વામીએ આપણને આજે ગઢડા મધ્યના 62મા વચન પર ખૂબ સરસ વાત કરી. જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એણે પોતાના પરિવાર, ધન, સંપત્તિ, પોતાના દેહને ભગવાનને અર્થે અર્પણ કરી રાખવો. તો ભગવાનને રાજી કરવાના કેવા ઉપાય હોઈ શકે એના ઉપર આપણે આજે વિડીયો કથાનું શ્રવણ કરીશું. પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીના જ્ઞાનસ્વામીના આપણે મુખેથી આ કથાનું શ્રવણ કરીશું. ગઢડા અંતનું 25મું વચનામૃત છે. ભગવાન રાજી કેમ થાય અને આપણે પણ બધાએ ભગવાનને, ગુરુને, સંતોને રાજી કરવા છે એટલે આમાં રાજી કેમ થાય એવા ઘણા બધા પોઈન્ટો આ અને અન્ય વચનામૃતને આધારે પણ બે ભગવાનની વાતો કરીશું. સ્વામિનારાયણ અરે સંમત 1885ના કાર્તિક સુધી જસ્મીન દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાસના દરબારમાં આથમણા દ્વારના ઓરડાની ઓસરે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી, ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિ જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એવી ઈચ્છા રાખી. જે કાંઈ કરીએ એનો હોય તે ઉદ્દેશ હો તો કે ભગવાન રાજી થાય. તો કે પણ ભગવાન રાજી કરીને પછી હો તો કે પછી એ રાજી કરવાના બસ. એમ ભક્તો જે જાય કાંઈ કરે આ સિવાય અન્ય પણ એ કેવળ ભગવાનને રાજી કરવા. દાન પુણ્ય તો ઠીક, પણ ખેતી, નોકરી, છોકરાને મોટા કરે, છોકરાને ભણાવે, વ્યવહાર તો બધાએ કરવું પડે, પાડોશી થોડા કાંઈ કરી દે. શાસ્ત્રી મહારાજ એમ કહેતા કે ગ્રહસ્થ દીકરાને મોટા કરે, વરાવે, પરણાવે એ પણ ભક્તિ. લો હવે કેમ માનવું? તો આખું જગત પરણાવે છે ને તો તેને રામ રામ રામ કેમ કરવું? જે છોકરાને મોટા કરે, ભણાવે, વરાવે, પરણાવે એમાં એવું એણે વિચાર કરવાના કે હું ગ્રહસ્થ છું, મારી ફરજ છે 9 જણાનું પોષ્ય વર્ગનું પોષણ કરવું, મને ભગવાનની આજ્ઞા છે ગ્રહસ્થમાં ગયા પછી આ રીતે વર્તવું, એટલે મહારાજની આજ્ઞા હું પાળું છું. છોકરા ભણે છે, કરે છે, ભણાવું છું, વરાવું છું, પરણાવું છું, હું તો મહારાજની આજ્ઞા પાળી અને મહારાજની આજ્ઞાને પાળું છું એવો વિચાર કરે એટલે ભક્તિ રૂપ બની જાય. ચોરી કોઈ કરે તો પોલીસ આવે, ગામમાં આબરૂ ન રહે, જેલમાં જાય, ઘણું થાય. એક જણો ચોરી ન કરે એટલા માટે ચોરી કરવો, એક જણો ચોરી ન કરે કે ભાઈ આપણે ચોરી કરી, ગામમાં આબરૂ ન રહે, નકામી મા બાપ ધખેને માર્યા એના કરતા કાંઈ ચોરી નથી કરી. બીજો ચોરી ન કરે એટલા માટે ચોરી કરી તો જેલમાં જવું પડે, વાયલા બધા હેરાન થાય, ગામમાં આબરૂ ન રહે, કાંઈ ન ચોરી કરવી, રિક્ષા કોને તેને પીડાવાળી, અથવા તો મજૂરી કરો ને. એક ચોરી ન કરે ભગવાનની આજ્ઞા માને, ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પરી વસ્તુ કોઈને હાથે ન ઝાલે રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા યવની પર. એ ચોરી ન કરો. કેમ? મારા ની આજ્ઞા છે. હો ના ઢગલો હોય તો કોક નો. એ ચોરી ન કરે એ પણ ભક્તિ. કેમ? અંતના વચનાંતમાં મહારાજે લખ્યું, વર્ણાશ્રમના ધર્મો તો સૌ સૌનકા મરીચ્યાદિક પ્રજાપતિઓ પણ પ્રવર્તાવે છે. ભગવાનના અવતારો ખાલી વર્ણાશ્રમના ધર્મો પ્રવર્તાવા થતા નથી. અવતારો થાય છે ભાગવત ધર્મ પ્રવર્તાવવા અને ભક્તોની અરેરે રક્ષા કરવા, ચરિત્રનું ગાન કરે, એનું ભવિષ્યમાં કલ્યાણ થાય. તો જે જે કરે એ ભાગવત ધર્મ બની જાય મહારાજ કે. વર્ણાશ્રમના ધર્મો પાળે પણ ભગવાનને રાજી કરવા કરે એટલે એ ભગવાન રાજી થાય એટલે એ ભાગવત ધર્મ ગણાય જાય. આમાં લખ્યું, જે જે કરે એ ભગવાનને રાજી કરવા કરે અને જો આમથું કરે તો એને તમોગુણી કહેવાય. તમોગુણી શું કામે? કે અમથો અમથો તમે શું આદાન બરોબર બસ અમથા કરીએ પૈસા છે તો પૈસા શું કામના ભાઈ, પૈસા શું કામના, કરી સારું કામ. એમાંથી કદાચ અહંકાર આવવાની શક્યતા ખરી. પૈસા છે આપી, એવા વિચારથી પણ આપે છે એ સારું છે, કોકને કાયમ આવે છે. પણ ભગવાન રાજી થાય એવા વિચારથી કરે એટલે ભક્તિ બની જાય, નહી તો તમોગુણી કહેવાય જાય. જે જે ગુણ છે એને કરીને ભગવત પ્રસન્નતારૂપ ફળ નહીં છું. પછી પાછું બીજું પેરો એવો લખો કે ભગવાન છે એ જાજા સાધને કરીને ઉપચારે વસ્ત્રો અલંકાર ઘરેણા શરીરની સેવા તો રાજી થાય. એવાથી ભગવાન રાજી થાય ચોક્કસ, પણ બધાને શરીરની સેવા શરીર ખમતું ન હોય. એક આખો શ્લોક છે, ભક્તિ પ્રિયો માધવ, કેવળ ભગવાન ભક્તિથી જ રાજી થાય છે. એમાં એ શ્લોકમાં જે જે દ્રષ્ટાંતો આપ્યા, ધ્રુવની ક્યાં અવસ્થા મોટી હતી, બીજા પાસે ક્યાં સુદામા પાસે પૈસા હતા, એક એક જે જે કર્યું એ ભગવાનને રાજી કરવા કર્યું. અને ગરીબ હોય એની ઉપર ભગવાન રાજી ન થાય એમ ન માનું. એટલે ગીતાજીમાં ભગવાને લખ્યું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્ર ફૂલ જળ જે કાંઈ અર્પણ કરે એ શ્રદ્ધાથી મહિમાથી ઈર્ષાએ રહિત રાજી કરવા કરે તો ભગવાન રાજી થાય. જેતલપુરમાં મહારાજે મઠનો રોટલો ખાધા રાજી થયા, શેવડીના બોર ખાધા, પેલા નાના એવા છોકરાનું ચીબડું ખાધું રાજી થયા, સુદામાના તાંદુલજીમાં, વિદુર પત્નીની ભાજીજીમાં, આ બધા પૂર્વેના અનેક ભક્તો અને ભગવાન સ્વામિનારાયણ વખતે પણ સામાન્ય ગરીબ ભક્તોએ જે અર્પણ કર્યું એનાથી પણ બહુ રાજી થયા. ગોંડલમાં સુતારબાઈ રોટલો કરતા હતા અને સરસ સરસ ફૂલો, મનમાં જો આ રોટલો ભારે ફૂલો છો, મહારાજ મેં આવો છે પણ મહારાજ ક્યાં આવો, એને આમાં થોડો વોટ્સએપ ને ફોન છે અટાણે, તેથી તેઓ નહીં સાંભળ્યું એને આપણે સંભાળી, નહીં તરી પૂછી ક્યાં આવ્યા, એટલે અટાણે ફોન ને વોટ્સએપ તો ઠીક છે, અમને સામી કે ભાઈ એવું બધું ધ્યાન રાખજો, ઓફિસમાં બધું રાખજો, જરૂર હોય એટલું મોટા મોટા ફોન રાખીએ તો પાછું એવું તકલીફ ઘણી. તો તેથી તો એવું કંઈ હતું નહીં, ખાલી ભાવના. હાથે એ ફૂલ ઊંચું કર્યું ને ભગવાન પોગી ગયા, ગરુડ તજીને પાળા પધાર્યા, એનો ફૂલેલો રોટલો ખાવા મારા જેવા. ગરીબ હોય તો એટલું કરે તોય રાજી થાય. મહારાજ કહે, જેમ કોક મોટો રાજા હોય એના નામનો કોક એક શ્લોક કરે ને તોય રાજી થઈ જાય. રાજા રજવાડા એ જમાનામાં ચારણો ભૂદેવો જેને આવડતું હોય બે શ્લોક ગાઈ દે એટલે રાજા રાજી થઈ જાય. એને છે ને મોજ આવતી. એમાં સવારે ભંગી હરિજનો કે બીજા કોઈ કામ કરનારા કામ કરાય ને દરબાર સાહેબને પણ બહુ કામ કરે માઇક માઇક રજવાડું દઈ દેતા. બે પાંચ ગામ દઈ દે મોજ આવતી. આપને મોજ આવે તો તાળી બે તાળી બે તાળી બસ આડે મોજ આવે તો એમ કઈ રજવાડાને તો મોજ આપતી ને ગામડા દઈ દેતા. મહારાજ કે રાજા હોય ને એના નામનો એક શ્લોક કરે ને તો એ રાજી. ભગવાન તો આવા દયાળુ છે. ખરો ભગત કોણ કહેવાય? તો કે એમાં મોટા રોગ આવે, ખાવાનું મળે, વસ્ત્રનું મળે, ગમે એટલા સુખ દુઃખ આવે તો ઢીલો ન પડે. હોનાના દોરા જેવો એક ધારો મીણ પાયેલો નહીં. ઉપાસના ભક્તિ એમાંથી મળો ન પડે. હવે એ વચનાર્થમાં આવે છે, રાજભાઈએ મહારાજને પ્રશ્ન પૂછાયા, મહારાજ તમે ક્યાં ગુણે રાજી થાવ અને ક્યાં દોષથી કુરાજી થાવ? ભગવાન રાજી કેમ થાય? હવે આ પોઈન્ટ અહીંથી શરૂ થાય છે. મહારાજ કે એટલા વચનમાં દોષ છે, ખામી કહેવાય. હું પોતાના અંતરમાં કંઈક વર્તવું હોય, જીવન જીવવું હોય, નિયમ લેવા હોય, કંઈક વિશેષ ભક્તિના માર્ગે ચાલવું હોય તમને એકવાર કહેવાનું, પણ ઘડિયા ઘડિયા વારે વારે એમ ન કહેવું. હે મહારાજ હું કેમ રહું? તમને બે દી પહેલાં કીધું હતું ને આવી રીતે રહેવાનું. વળી આડતી પાછો થાય, હે મહારાજ હું કેમ કરું, હું રહું, કઈ રીતે કરું, તમે કહો તો હું આમ રહું, એમ વારે વારે ન કીધા કરવાનું. એકવાર બે વાર આપણા જીવનમાં કાંઈ ધર્મ નિયમ ભજન ભક્તિ રાખવા પાળવા વિશેષ ભગવાન સાધુ ગુરુ પાસે આપણો સંકલ્પ ચોક્કસ કહીએ, જેથી કરીને આપણી ઉપર રાજી થાય ને આપણે લીધેલા નિયમો પૂરા થાય અને આપણને બળ મળે, હિંમત મળે, આશીર્વાદ મળે. મને પોતાનો ઈષ્ટદેવ જાણે ભગવાન, અને વારે વારે મારા વ્યાણ ઉપર વ્યાણ લાવે એ ન ગમે. વ્યાણ એટલે હજી ન બોલી લે ત્યાં તરત હામો જવાબ, વળી કંઈક કે ને વળી તરત હામો. અને પાછો ભગવાન માને, ગુરુ માની, હેતવાળા સાધુ માની, હજી કહેતા હોય ત્યાં હામેથી મંડે કહેવા. ઘણી વાર અમારે એવું થતું હોય, આપણે બહુ કહીને તો હામા વાળે, પણ પહેલાં મને સાંભળી તો લ્યો, પૂરું મને સાંભળો તો ખરા, એવી ટેવ રાખવી જોઈએ. આ કહેવું સહેલું છે પણ કરવું બહુ કઠણ છે, કારણ કે મારે ઘણી વાર આવું થતું હોય. આપણે ઉતાવળમાં કંઈ નહીં, પછી કહે ભાઈ જ્યારે મને સાંભળો તો ખરા, કહું ઉભાજો તો ખરા. મહારાજ કે કો ખામેથી પૂરું કહી લે પછી કહેવું. વિધુર નીતિમાં એક વાક્ય આવે છે, આ જ વાક્ય, સામે વ્યક્તિ જે કાંઈ કહેતા હોય કે એને પૂરું સાંભળી લેવું અને પછી એનો જવાબ દેવો અથવા કહેવો, એમાં બે ત્રણ ફાયદા. એ કે એનો હું હેતુ ઉદ્દેશ છે એ ખબર પડે, અને કે એટલી વારમાં આપણે એનો જવાબ દેવાનો સ્કોપ મળે, સમય મળે, માટે એ કે પૂરું કહી લે પછી કહેવું. મહારાજ કે વ્યાણ ઉપર વ્યાણ મારે આજે કીધું ન કીધું ત્યાં તરત. સારંગપુરના બીજા વચનાંતમાં મહારાજે વાણીનો કેમ વિવેક રાખવો, દેહથી કેમ રહેવું, મનથી કેમ રહેવું, કેમ રાજી થાય, આખું વચનામાં છે. એમાં વાણીના વિવેકમાં એમ કીધું ભગવાન, એમાં મા ભગવાન લખ્યું છે. આપણે તો ભગવાન મહારાજ ધામમાં ગયા પણ આ બધી આજ્ઞા એમની આજ્ઞા છે, ગુરુ સંત કંઈ કે તો તરત હા પાડવી, ન થઈ શકે એવું હોય તો પણ હા પાડવી. હવે ન થઈ શકે એ કે મારે હા પાડવી તો કે તોય હા પાડવી, પછી પછી પાછી અડધી કલાક પોણી કલાક કલાક પછી આપણાથી બીજા સાધુ હોય, હરિભગત હોય, જેને માનો કે શાસ્ત્રી મહારાજ સાથે હતું હોય, ગુરુ સાથે હતું હોય, એને કહેવું મને સ્વામી આમ કીધું, એટલે છે ને હું ના ન પાડી ગયો, મેં હા પાડી, પણ મારાથી થઈ શકે એમ નથી, અને સ્વામી આમ કીધું તો મારે શું કરવું એ, કારણ કે પછી ના ન પાડી ગયો. તો એ ભગવાન પાસે, સાધુ પાસે, ગુરુ પાસે આપણા બધી જાય અને રજૂઆત કરે, અને પછી તો મોટા હોય એમ કે ન થઈ ગયા તો કાંઈ વાંધો નહીં, આમાં હું મૂંઝાવું નહીં, એ શાસ્ત્રી મહારાજ આવું સ્વામી પેલા કહે એમાં કાંઈ વાંધો નહીં આમાં, પણ એ ટાણે મહારાજ કે ના ન પાડવી, આજ પાડવી, ન થઈ શકે તો હોય. પછી પાછો યુક્તિથી મહારાજ કે યુક્તિથી પાછું એ વાળું ન થાય એમ કરવું હાટે યુક્તિથી એ ટાણે. આ હું કોઈની આગળ વાત કરતો હોઉં અને બોલાવ્યા વિના વૈશમાં બોલે, આ બહુ શીખવા જેવું. આપણે કોકની આગળ વાત કરતા હોય ને ત્યાં બીજો ભાઈ આવે ઊભો રહીએ, એટલે આપણે વાત ચોરી જાય પડી, જેમ ગાય દૂધ ચોરી જાય એમ, સમજા. હવે આપણને કંઈક વાત કહી હોય ને આવડો આવે ને ઊભો રહીએ, બે જણા વાત કરતા હોય ન્યા ત્રીજાએ પહેલાં તો જવાય નહીં એવો વિવેક હોય. આપણે બે યાર વાંચવા શેઠું રહેવાય, પછી આપણને દેખે એટલે આપણે સમજ હોય કેમ, એટલે એની વાત બંધ કરી દઈએ, એટલે આપણે કંઈ આ કામ હોય તો કરી લઈએ, નહીં તો વ્યા જાય. એની આગળ કાંઈક વાતચીત ચાલતી છે, કરવી છે, એટલે ઉપાય છે એમ માની ન, અમતા ઊભા હોય, અમતા હોય, બેઠા હોય તો વાંધો નહીં. બે જણા વાત કરતા હોય, મહારાજ કે હું કોઈની આગળ વાત કરતો હોય ને વિશમાં બોલે એ ન ગમે, આપણને ન ગમે. બે જણા પતિ પત્ની ઊભા હોય ને વિશે બે ત્રણ હાથની જગ્યા હોય ને તો વિશેથી ન હલાય, શંકર ભગવાન અને પોઠિયાની વિચે ન હલાય. તો કે આપણે તાલીએ તો કે ત્યાં કાચબો પધરાયો હોય, કાચબો એ પૃથ્વીનું સ્વરૂપ છે. વિષ્ણુ ભગવાન અને ગરુડ વિચે, વિષ્ણુ ભગવાન અને ગરુડજી વિચે ન ચલાય, સેવક સ્વામી અને સેવક વિચે હલાય નહીં તો ન્યાથી કાચબો પધરાયો હોય. યજ્ઞ થતો હોય, ભૂદેવ બેઠા હોય અને આમ હામો અગ્નિકુંડ હોય તો અગ્નિકુંડ અને બ્રાહ્મણ વિચેથી ન હલાય, ફરી ન લાય, પણ જગ્યા ન હોય તો શું કરું, વિશે ઢાલવું પડે ને ભાઈ ન હલાય, એમાં ઉપર ઘીની તપેલી ભરી હોય, ધોતી અડી જાય, જાય કુંડમાં તો ભડકો થાય. ઘણા કારણ હોય છે, આવો જ કારણ હોય શકે, બ્રાહ્મણ અને અગ્નિ વિચે ન હલાય. શિંગડાવાળા પશુઓ હોય એનેથી શેટા હલાય, ભલે ખેડૂતના એવાય બળદ હોય પણ બધા એમ ન કરાય, ઓલો તો આમ માખ્યું બેઠું ને આમ આમ કરે, એમાં આપણે પડખે નીકળી શિંગડો ઉડી જાય. શિંગડાવાળા પશુથી શેટું રહેવાય, નોર હોય ને બિલાડા બીજા ત્રીજા વાઘ ને સિંહથી તો શેટા રહી આપણે એમ, પણ કૂતરા બિલાડાને જેને નોર હોય ને એને બહુ નોખી જાય, ઝપટ મારી લે, ગળું પકડી લે. જેના હાથમાં હથિયાર હોય ને એનાથી શેટું હલાય, ઈ ટાણે તો લાકડી હોતી હથિયાર કહેવાય. હા હથિયાર તો હથિયાર, પણ આ બધું હથિયાર જ કહેવાય, બે નાખે નળામાં ભાંગી નાખે ને પછી કેસ કરીએ તો આપણે ખાટલે પડવું ને બે મહિના. જેના હાથમાં હથિયાર હોય એના શેટું રહેવાય. આ બધા વિવેકો સત્સંગ જીવનમાં પાંચમા પ્રકરણમાં આમાં બહુ લીખા. જય સ્વામિનારાયણ. પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીએ ખૂબ સરસ ભગવાનને રાજી કરવાના ઉપાય વિશે વાત કરતા હતા, એ દરમિયાન સ્વામીએ જીવનમાં પણ સામાન્ય જીવનમાં કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, કેવી રીતે રાખીએ, બધું આપણી ક્રિયાઓ તો સાવધાનીથી રાખીએ તો આપણને કોઈ વિઘ્ન ન થાય, એના વિશે સ્વામીએ ખૂબ રમૂજી શૈલીમાં વાત કરી. હવે આજના સત્સંગને આગળ વધારતા, આજે શનિવાર, આવતીકાલે રવિવાર, આપણી 2021ની પ્રથમ સત્સંગ પરીક્ષા, સત્સંગ સૌરભ પાર્ટ 2 એના પ્રથમ ચેપ્ટર 1-8ની આવતીકાલે પ્રથમ એક્ઝામ છે. તો બધા હરિભક્તોને ખાસ વિનંતી કે એ સંદર્ભે ખૂબ સરસ બધાની તૈયારી થઈ ગઈ હશે. આપણા ડલાસના સમય પ્રમાણે 1-2 વાગ્યા, બપોરના 1-2 વાગ્યા સુધી એક્ઝામ્સ છે, અને એક્ઝામના પેપર 5 મિનિટ પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં મુકાઈ જશે. જે લોકો, જે થોડા હરિભક્તો એવા પણ છે જે સાંજે એક્ઝામ લેવાના છે જોબને હિસાબે, તો એમને એમના સમય પ્રમાણે આપણે પરીક્ષાના પેપર આપીશું. અને એક્ઝામ પૂરી થાય પછી તમે જે રીતે સ્કેન કરો છો એ રીતે સ્કેન કરીને પાછા વોટ્સઅપમાં મોકલી આપશો. ખાસ સ્કેન કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું, ઘણા હરિભક્તો પેપરની બંને આજુબાજુ લખતા હોય, તો આ પહેલા પેપર પણ લખે ને પાછળના ભાગમાં પણ લખે, અને ઇંક પેનથી લખતા હોય એટલે શું થાય કે પાછળના અક્ષર પણ ઉઠી આવે, એટલે પછી સ્કેન કરેલું પેપર આવે ત્યારે જે એક્ઝામિનર હોય ચેક કરતા હોય એને ખૂબ થોડુંક ડિફિકલ્ટી પડે. એટલે એક્ઝામ પેપર એક જ સાઈડ ઉપર લખવાનું, અને જ્યારે સ્કેન કરો ત્યારે વ્યવસ્થિત સ્કેન કરીને મોકલવાનું. ઘણા હરિભક્તો એકદમ દૂરથી સ્કેન કરતા હોય, કોઈક ઓછી લાઇટમાં સ્કેન કરતા હોય, તો વ્યવસ્થિત લાઇટ હોય, આખે આખું પેજ કવર થાય એવી રીતે સ્કેન કરીને મોકલવું, કારણ કે ઘણા બધા પેપર્સ ચેક કરવાના હોય. તો બધા હરિભક્તોને ખૂબ શુભેચ્છા આવતીકાલની એક્ઝામ માટે. હવે આજના આપણા સત્સંગના જે સ્પોન્સર છે આપણે એમને યાદ કરીશું. આજના સત્સંગના સ્પોન્સર છે અમારે રિતેશભાઈ સોજિત્રા અને એમના પરિવાર. આજે એમના સન ધ્રુવની જન્મદિવસ નિમિત્તે એમણે આ સત્સંગ રાખ્યો છે. તો મહારાજને પ્રાર્થના કરીએ આ પરિવાર અને ધ્રુવ ઉપર મહારાજ ખૂબ રાજી રહે. ધ્રુવ અને એમ તો રિતેશભાઈ પણ બંને ફાધર સન ખૂબ સરસ રીતે સેવામાં અહીંયા દર શનિવારે હોય છે. ધ્રુવ તો આપણે જે અમારું સજાનંદી સ્વર મંડળ છે એની અંદર પણ વાયોલિન વગાડી અને કીર્તન ભક્તિમાં યોગદાન આપે છે. તો મહારાજને પ્રાર્થના કરીએ ખૂબ રાજી રહે. આપણા યરલી જે સત્સંગના સ્પોન્સર છે એમાં અશ્વિનભાઈ બાબરિયા અને એમનો પરિવાર, એમના ભાઈઓ ધીરુભાઈ, ચતુરભાઈ, મનુભાઈ વગેરે ભાઈઓ, એમના પરિવાર અને જગદીશભાઈ સુતરિયા, મનોજભાઈ, ભરતભાઈ વગેરે, એમણે ઠાકરસી દાદાને પુણ્યતિથિ, ઠાકરસી દાદા અક્ષરવાસી થયા એ નિમિત્તે આખા વર્ષનો સત્સંગ રાખ્યા છે. દર વર્ષે દર મહિનાના દર સેટરડે એમ આખા વર્ષ માટે સત્સંગ. તો બંને પરિવાર ઉપર મહારાજ અને સંતો ખૂબ રાજી રહે. હવે આપણે થાળ કરીશું, માનસી પૂજા, અને ત્યાર પછી આરતી સ્તુતિ. વારુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા, વારુ કરો ઘનશ્યામ, વારુ કરો ઘનશ્યામ રસિક પ્રિયા, વારુ કરો ઘનશ્યામ. કમળ નયન નિજ જન મન રંજન, કમળ નયન નિજ જન મન રંજન, સંત જન સુખ ધામ રસિક પ્રિયા, વારુ કરો ઘનશ્યામ. કનક ભુવન મધ્ય મણિમય મંડપ, પાજોટ દીધો પ્રિયા, વાળું કરો ઘનશ્યામ.

Thank you. પ્રગટ પ્રભુજી કી જય, આરતી પ્રગટ પ્રભુજી કી જય, ચરણ કમલ લખી અંતર લીજે, ચરણ કમલ લખી અંતર લીજે, આરતી પ્રગટ પ્રભુજી કી જય, આરતી પ્રગટ પ્રભુજી કી જય, જનકાધિક નારદ ત્રિપુરારી, જનકાધિક નારદ ત્રિપુરારી, વિમલ નામ રટે વારંવારી, વિમલ નામ રટે વારંવારી, આરતી પ્રગટ પ્રભુજી કી દેવ્યાનંદ વિચિત્ર શક્તિ વિભવૈશ્વર્યાદિપાથો નિધિમ સ્તોતુમ ત્વામવતાર કારણમહો નેશાવયમ સર્વથા, શમનમ ભૂયો વિવંદામહે, સાક્ષાત્ ત્વાં પ્રસમીક્ષ યોગ નિલયમ જાત કૃતાર્થાભૃશમ, ચંદન અતિ શોભે, દેખત સંતન કે મન લોભે, દેખત સંતન કે મન લોભે, આરતી પ્રગટ પ્રભુજી કી જય, આરતી પ્રગટ પ્રભુજી કી જય, નાટક ક્ષર અક્ષર ન્યારા, નર નાટક ક્ષર અક્ષર ન્યારા, પુરુષોત્તમ પૂરણ જન પ્યારા, પુરુષોત્તમ પૂરણ જન પ્યારા, આરતી પ્રગટ પ્રભુજી કી જય, આરતી પ્રગટ પ્રભુજી કી જય, પ્રિય ગિરિ તટી નિવના દિવાસો, નિજ પરમોક્ષર તો વિરક્તિ વાર્દી, હરિરિહ વૃષભોર્ભવાપહારી, સિંહિ નૈષ્ટિકરાજ નીલકંઠ, ભરત ધ્યાન ધર યોગી મુનીશ્વર, ભરત ધ્યાન ધર યોગી મુનીશ્વર, શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર, સહસ્ત્ર મુખ રટત નિરંતર, આરતી પ્રગટ પ્રભુજી કી જય, આરતી પ્રગટ પ્રભુજી કી જય, યત બ્રહ્મચાર્યમપિ દુશ્ચરમાપ્યમાત્યે, આત્મોજસાત દિહ ઘોરતરે પિતિષ્યે, શ્રી હરે ભુવિની લગાંઠ વેદોત્તમ અંગનવિતા પુરુષોત્તમસ્ત્વમ પુરટ જટા છટા કિરીટ કટિતટ મુંજ સુમેખલા કલાપ કરકલિત પલાશ દંડશાલી જય સિંહ નૈષ્ટિકરાજની કાંઠ રાધા કૃષ્ણ દેવની જય. સહિત તરશે પ્રભુ